سورہ کہف سورہ نمبر 18 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہج دیارو اللہ نا نام تھی الحمد للہ الذی انزل علی عبده الكتاب ولم یجعل له عوجا بدی ریتنا وخان تے اللہ نے شوبے چھے کہ جینے پوتانا بندہ پر آ کتاب اتاری یعنی کہ محمد صلی اللہ علیہ وآلہ وسلم پر آ کتاب اتاری نے تیما کائیں آڈو اوڑو راکھیو نہیں قرآن مجید ایو ساچو رستو دیکھناری کتاب چھے کہ تے اللہ نا سخت عذاب تھی لوکوں نے بیڑا ہوئے نے مومنوں نے کہ جیو نیکیو کرے چھے ایوی خوش خبر سمبراوے کہ تیم ناما کے سارو بدلو چھے جے بدلا طریقے مڑے لی جنت ماں تے وہ ہمیش نے ماں پہ رہ سے تیمج آ کتاب اللہ دیکرو بنا بھی لی تو چھے ایم کہنا راو نے پن بیوراوے نہ تیمنے پوتا نے علم چھے جنان چھے نہ تیمنا باپ داداؤں نے ہتو تیمنا موٹے تھی جے وات نکلے چھے تے گھنی گمبھیر وات چھے تے وہ ہڑ ہڑ تو جھوٹو بولے چھے اگر تے وہ آوات اوپر ایمان نہ لاوے تو ایم نہ تھائے کہ تے کارنے اے رسول تو افسوس نو ماریو تیمنی پاچھڑ تارا جیو نو گھات کری دے سے چوکس અમોએ જમીન પર જે કાંઈ છે તેને તેની શોભા બનાવી છે જોનારાઓ માટે ખૂબસૂરત બનાવી છે કે જેથી અમે તેમને અજમાવીએ પરીક્ષા કરીએ ને જાણી લઈએ કે તેમનામાંથી સૌથી સારા કામો કરનાર કોણ છે ને અમે જમીનની ઉપર જે કાંઈ છે તેને નાશ કરી સપાટ અને ઉજ્જળ મેદાન બનાવનારા છીએ શું તું એવું ગુમાન ધરાવે છે કે ગુફાવાળા તથા શિલાલેખવાળાઓ અમારી નિશાનીઓમાંથી વધુ અજાયબ ભરી નિશાની હતી તે સમયને યાદ કર જ્યારે તે જવાન લોકોએ ગુફાનો આશરો લીધો પછી તેમણે દુઆ કરી કે એ અમારા પાલનહાર અમને તારી પાસેથી દયા અતા કર અને અમારા કામોમાં અમને કામયાબી આપ જેથી તે લોકોને અમોએ એ જ ગુફામાં વર્ષો સુધી કાન ઉપર થાબડી સુવાળી રાખ્યા. પછી અમોએ તેમને જાગતા કર્યા કે જેથી અમે જાણી લઈએ કે તે બે પક્ષોમાંથી બે જમાતોમાંથી એ મુદ્દતને કે જેમાં તેઓ ત્યાં સૂઈ રહ્યા છે કોણે વધારે યાદ રાખી છે. એ રસૂલ, તેમનો સાચો અહેવાલ અમે તને અહીં બયાન કરીએ છીએ. બેશક તેઓ એવા જવાન હતા કે જે પોતાના પાલનહાર પર ઈમાન રાખતા હતા અને અમે તેમને વધુ ને વધુ હિદાયત આપતા ગયા ને અમોએ તેમના મન ખૂબ જ મજબૂત કરી દીધા હતા, મક્કમ બનાવી દીધા હતા. જ્યારે દિક્યાનુસ બાદશાહે તેમના પર જુલ્મ કર્યો ત્યારે તેઓ ઉભા થઈ ગયા ને તેમણે કહ્યું કે અમારો પાલનહાર તો તે છે કે જે આસમાનો અને જમીનનો પાલનહાર છે, માલિક છે, ને અમે તેના સિવાય બીજા પણ કોઈને માબૂદ નહીં પોકારીએ, કારણ કે જો તેમ કરશું તો સાચે જ એવી હાલતમાં અમે ઘણું જ વધુ પડતા બોલ્યા એવું ગણાશે. આ અમારી કોમે તો તેના સિવાય ઘણા ખુદા બનાવી લીધા છે, પણ જો તેઓ સાચા હોય તો તે ખુદાઓ માટે કોઈ સીધે સીધો પુરાવો શા માટે, સાબિતી શા માટે રજૂ નથી કરતા? માટે તેના કરતા વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર ખોટો આરોપ મૂકે, ખોટું તોહમત લગાવે? ને તે જવાનો આપસમાં કહેવા લાગ્યા કે હવે જ્યારે તેમને તથા અલ્લાહ ના સિવાય જે વસ્તુઓને તેઓ પૂજે છે તેને છોડી ચુક્યા છો, તો કોઈ ગુફાનો, પહાડની અંદરની જગ્યાનો, ખીણનો આશરો લો. તમારો પાલનહાર તમારા માટે પોતાની મહેરબાની વધારી દેશે ને તમારા મામલાની સહેલાઈ માટે, આસાની માટે જોઈતા સાધનો પણ તૈયાર કરી દેશે. ને એ રસૂલ, તું સૂરજને જોતે કે જ્યારે તે ઉગતો હતો ત્યારે તેની ગુફાથી બચી સીધા હાથ તરફ ચડેલો રહેતો ને જ્યારે ડૂબતો હતો ત્યારે ડાબા હાથ તરફ ઢળી ચાલ્યો જતો હતો ને તેઓ ગુફાના વિશાળ મોટા ભાગમાં હતા. આ પણ અલ્લાહની નિશાનીઓમાંથી એક છે. જેને અલ્લાહ હિદાયત આપે છે તે જ હિદાયત પામેલો થઈ જાય છે ને જેનાથી હિદાયતની ઉત્તેજના ખૂંચવી લે છે તેના માટે તું કોઈ હિદાયત કરનાર હિમાયતી કે મદદગાર હરગીઝ જોશે નહીં. ને તું તેમને જાગતો ધારી લેત, જો કે તેઓ ખૂબ જ ગહેરી ઊંઘમાં ઊંઘતા હતા. અમે તેમને જમણી ડાબી તરફ પાછું ફેરવતા હતા અને તેમનો કૂતરો ઉમરા આગળ આગલા બે પગ પસારીને બેઠો હતો. અગર તું તેમને જોતે તો જરૂર તેમના તરફથી મોઢું ફેરવીને નાસવા ભાગવા લાગતે ને તારા પર તેમનો દબાવ પડી જતે. ને એવી જ રીતે અમોએ તેમને ઉઠાડ્યા કે જ્યાંથી અંદરો અંદર એકબીજાને સવાલ કરે. તેઓ માંથી એક કહેનારાએ કહ્યું કે તમે અહીં કેટલો વખત રોકાણા હશો? તેમણે કહ્યું, આપણે એક દિવસ અથવા કંઈક ઓછો સમય રોકાણા હશું. તેમણે કહ્યું, જેટલો પણ વખત રોકાણા હશો તેનાથી તમારો પાલનહાર સારી રીતે જાણકાર છે, માટે હવે તમે આપણામાંથી એકને આ સિક્કો આપી શહેરમાં મોકલો કે જે ત્યાં જઈને જોવે કે કયો ખાવાનું ઉત્તમ છે, પછી તે તેમાંથી આપણા માટે ખાવાનું લાવે અને તે ચૂપચાપ શહેરમાં જાય ને તમારા બાબતે કોઈને પણ જાણ ન કરે. કારણ કે અગર તે લોકોને તમારી જાણ થઈ જશે તો તમને પથ્થરો મારી મારી નાખશે અથવા તો તમને તાકતથી બળજબરીથી પોતાના ધર્મમાં પાછા દાખલ કરી લેશે ને એ હાલતમાં તમે કદી પણ કામયાબી મેળવશો નહીં. ને આવી રીતે અમોએ તેમની હાલતથી શહેરના લોકોને વાકેફ કરી દીધા કે જેથી તેઓ જાણી જાય કે અલ્લાહનો વાયદો ચોક્કસ જ સાચો છે ને કયામતના આવવામાં કોઈ શંકા નથી. જે વખતે તેઓ શહેરના લોકો તેમના મામલા બાબતે આપસમાં વાદવિવાદ ચર્ચા કરવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું કે તેમના પર એક ઇમારત બનાવી દો ને તેમની વધારે તપાસ કરી નહીં, કેમ કે તેમનો પાલનહાર તેમની હાલતથી સારી રીતે વાકેફ છે, જાણકાર છે. તે લોકોએ કે જેમનો ખ્યાલ પોતાના મામલામાં વધારે તાકતવર થયો, તેમણે કહ્યું કે અમે તો તેમના ઉપર ચોક્કસ જ એક મસ્જિદ બનાવીશું. કેટલાક લોકો કહે છે કે તેઓ ત્રણ છે ને ચોથો તેમનો કૂતરો છે, તો કેટલાક કહે છે કે તેઓ પાંચ છે ને છઠ્ઠો તેમનો કૂતરો છે. આવી રીતે તેઓ ન દેખાતી ગેરબી વાતો પર તર્ક બાંધે છે, ખ્યાલો રજૂ કરે છે, ને કેટલાક કહે છે કે તેઓ સાત છે ને આઠમો તેમનો કૂતરો છે. પણ એ રસૂલ, તું કહે કે મારો પાલનહાર તેમની સાચી હિસાબથી પૂરેપૂરો જાણકાર છે. તેમને બધા લોકો નથી જાણતા, પણ ઘણા જ થોડા. માટે તમે તેમના બારામાં કોઈને કઈ વાત ન પૂછો. ને કોઈ પણ વસ્તુની બાબતમાં તું હરગીઝ એમ ન કહે કે કાલે હું જરૂર તે કરીશ, સિવાય કે જો અલ્લાહની મરજી હશે તો. યાની કે અલ્લાહની મરજી હશે તો હું જરૂર કરી શકીશ, ને જયારે કોઈ વાત ભૂલી જાય તો તારા પાલનહાર ને યાદ કર, ને કહે કે આશા છે કે મારો પાલનહાર સાચા રસ્તાની નજરે એના કરતા પણ વધારે પાસેનો નજદીકનો રસ્તો મને દેખાડી દેશે. ને કેટલાકો કહે છે કે તેઓ તેમની ગુફામાં 300 વર્ષ રહ્યા, તો કેટલાકો તેમાં 9 વર્ષ ઉમેરે છે. એ રસૂલ, તું કહે કે એ તો અલ્લાહ જ બહેતર જાણે છે કે તેઓ કેટલા વર્ષ રહ્યા. આસમાનો તથા જમીનની છુપી વાતો તે જ જાણે છે. તે કેવો સારો જોનાર ને કેવો સારો સાંભળનાર છે. તેના સિવાય તેમનો બીજો કોઈ કામને પૂરો કરનાર નથી, અને તે પોતાના ફેંસલામાં કોઈ બીજાને શામિલ કે શરીક કરતો નથી. ને તારા પાલનહાર ની કિતાબ માંથી તારા તરફ જે કઈ વહી કરવામાં આવ્યું છે તે પડ્યા કર, તેના બોલોને બદલનાર કોઈ નથી. અને તને તેના સિવાય પનાહની કે આશરાની જગ્યા બીજે ક્યાંય નહીં મળે. ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. نتي لوكونو سات عطو رهي કે જેઓ સવાર સાંજ પોતાના પાલનહાર પાસે દુઆ માંગે છે ને તેની જ ખુશીની ચાહના કરે છે, અને તારી નજર તેમનાથી ફરી જવા ન પામે કે જેથી તું દુનિયાની જિંદગીની શોભાને ચાહનારો થઈ જાય, અને તે શખ્સ મુજબ અમલ ન કર, તેની પેરવી ન કર કે જેના મનને અમારી યાદથી અમો એક ગાફિલ ને ભૂલાવામાં નાખી દીધું છે, અને તે પોતાની મનની ઈચ્છા ને મનની ખ્વાહિશ ને અનુસરે છે, તે મુજબ કરે છે, ને તેનો મામલો હદ કુદાવી ગયેલો હોય છે. તું કહે કે સચ્ચાઈ હક તમારા પાલનહાર તરફથી છે, માટે જેની મરજીમાં આવે તે ઈમાન લઈ આવે ને જેની મરજીમાં આવે તે ઈમાન ન લાવે. બેશક અમોએ ઝાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી છે કે જેના પડદા તેમને ઘેરી લે છે, ને અગર તેઓ ફરિયાદ કરશે, યાની કે તરસની ફરિયાદ કરશે, તો તેમને એવું પાણી પાવામાં આવશે જેવું કે પીગળેલું ત્રાંબુ, જે તેમના ચહેરા ભૂંજી નાખશે. બુરું હશે તે પીવાનું, ને બુરું હશે તે આરામની જગ્યા. ખરેખર જે લોકો ઈમાન લાવ્યા છે ને જેમણે સારા કામો કર્યા છે, ચોક્કસ જ અમે તે સારા કામો કરનારાઓનો સવાબ નકામો જવા દેતા નથી. તેઓ એ જ તો છે કે જેમના માટે હંમેશ રહેનારા બગીચા છે, કે જેની નીચે નદીઓ વહેતી હશે, જેમાં તેમને સોનાના કંકણોથી શણગારવામાં આવશે, અને સુંદુસ યાની કે એવું રેશમ કે જે કુમાશદાર હોય, તથા કિમખાપ ના લીલા રંગના કપડા તેઓ પહેરશે, અને તેઓ રાજગાદીના તકિયા પર અઢીને ટેકો દઈને બેઠા હશે. ઉત્તમ બદલો હશે તે અને સારી આરામ કરવાની જગ્યા ને એ રસૂલ તેમના માટે તે બે માણસનો દાખલો બયાન કર. અમોએ તે બે માંથી એકને માટે બે દ્રાક્ષની વાડીઓ બગીચાઓ બનાવી હતી ને તે બે વાડીઓને ખજૂરના ઝાડો થકી ઘેરી લીધી હતી અને તે બે વાડીઓની વચ્ચે ના ભાગમાં ખેતી કાયમ કરી દીધી હતી. એ બે વાડીઓ ખૂબ જ ફળફળાદી આવતા હતા, તેમાં નીપજતી હતી ને તે ફળો આપવામાં સહેજ પણ ના કામ જતી ન હતી ને તે બે ની વચ્ચે અમોએ નદી પણ વહાવી દીધી હતી. અને વળી તે માણસ પાસે દોલત પણ ખૂબ જ હતી. એક વખતે તે પોતાના જોડીદાર સાથીદાર સાથે વાતો કરતા કહેવા લાગ્યો કે હું માલ મિલકતના હિસાબમાં તારા કરતા ઘણો વધી આગળ વધી ગયેલો છું, તેમજ ઔલાદની બાબતમાં પણ વધુ તાકતવર છું. ને તે પોતાના બાગમાં એવી હાલતમાં પહોંચ્યો કે અભિમાનના કારણે ખુદ જ પોતાની જાત પર જુલમ કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે હું નથી માનતો કે આ બાગ ને બગીચો કદી પણ નાશ પામશે. ને હું એ પણ નથી માનતો કે કયામત આવનાર છે ને જો હું મારા પાલનહાર તરફ પાછો ફેરવવામાં પણ આવીશ તો પણ આ હાલત કરતા કે જે મારી અત્યારે છે તેનાથી પણ વધારે સારી હાલત હું જરૂર મેળવીશ. તેના સાથીએ તેની સાથે વાતો કરતા કહ્યું કે શું તું તેનો ઇનકાર કરે છે, તેની મનાઈ કરે છે કે જેણે તને માટીમાંથી પેદા કર્યો, પછી વીર્યના ટીપામાંથી, મણીના ટીપામાંથી, પછી તેને પૂરેપૂરો માણસ બનાવી દીધો. રહ્યો હું તો મારો પાલનહાર તો એ જ અલ્લાહ છે અને હું મારા પાલનહારનો કોઈને પણ ભાગીદાર કે શરીક બનાવતો નથી. અને તે તારા બાગમાં દાખલ થતી વખતે એમ કેમ ન કહ્યું કે જે કઈ અલ્લાહે ચાહ્યું તે થયું છે, અલ્લાહ ની તાકાત સિવાય કોઈ તાકાત નથી, કોઈ બળવાન નથી. ભલે તું એમ સમજતો હોય કે હું માલ તથા ઔલાદ માં તારા કરતા ઉતરતો છું. પણ કદાચ ને મારો પાલનહાર મને તારા બગીચા કરતા બહેતર બાગ બગીચા આપી દે, અને આ તારા બાગ પર આસમાન પરથી વીજળી રૂપે કોઈ અઝાબને સજા મોકલી દે કે જેથી તે બગીચો સપાટ મેદાન થઈને રહી જાય. અથવા તે નદીનું પાણી જમીનમાં એટલું ઊંડું ચાલ્યું જાય કે તારામાં તે કાઢવાની તાકાત જ ન રહે. નતીજો એ કે તેના ફળ ફ્રૂટ બાગ બગીચા ઉપર આખરે આફત આવી જ ગઈ, જેથી જે પૂંજી જે દોલત તેમાં તે લગાડી ચુક્યો હતો તે માટે તે દુઃખ ઇઝહાર કરતો હાથ ચોળતો રહી ગયો. જ્યારે તે બાગ પોતાના માંડવાઓ પર ઊંધો પડ્યો હતો ને તેનો માલિક હાથ મસળતા આ કહી રહ્યો હતો કે કેવું સારું થાત કે મેં મારા પાલનહારનો, મારા રબનો કોઈને શરીક ને ભાગીદાર બનાવ્યો ન હોત. અને તે વખતે કોઈ પક્ષ કે ગિરોહ અલ્લાહના સિવાય તેની મદદ કરનારો ન હતો, અને ન તે પોતે અલ્લાહના વેર સામે બચાવ કરી શક્યો. કયામતના સમયે સાચા અલ્લાહનો જ અધિકાર ને હક હશે. અલ્લાહ જ ઉત્તમ ફળ યાની કે સવાબનું, પુણ્યનું ઉત્તમ ફળ અને ઉત્તમ બદલો આપનારો છે. અને એ રસૂલ તેમના માટે સંસારી જિંદગીનો દાખલો ને મિસાલ બયાન કરી દે કે તે પાણીના જેવું છે કે જે અમોએ આસમાન પરથી ઉતાર્યું, પછી તેની સાથે જમીનની થયેલી પેદાવાર નીપજ વેરવાઈ ગઈ, પછી તે સુકાઈને એવું વેર વિખેર થઈ ગયું, એવું છિન્ન ભિન્ન થઈ ગયું કે જેને હવાએ ઉડાડી દીધું. અને અલ્લાહ દરેક વસ્તુ પર કાબુ ધરાવનારો છે. ثوابا وخير الأملا. માલો દોલત અને ઔલાદ દુનિયાની જિંદગીનો શણગાર છે ને બાકી રહેનાર સારા કામો સારા આમાલ તારા પાલનહાર પાસે નતીજાના હિસાબે રિઝલ્ટના હિસાબે ઉત્તમ છે અને વળી ઉમ્મીદ અને આશાના હિસાબે પણ બહેતર છે. અને જે દિવસે અમે પહાડોને ચલાવવા માંડીશું અને તું જમીનને સપાટ સીધું ચટ મેદાન થઈ ગયેલું જોશે અને ત્યારે અમે તેમને એવી રીતે ભેગા કરી લઈશું કે તેઓમાંથી એકને પણ બાકી રાખીશું નહીં. અને પછી તેમને તારા પાલનહારની હુજૂરમાં હારબંધ લાઇનબંધ ઉભા કરવામાં આવશે ને કહેવામાં આવશે કે તમે અમારી પાસે એવી રીતે આવી ગયા છો કે જેવી રીતે અમોએ તમને પહેલી વખતે પેદા કર્યા હતા. બલકે તમારું તો એવું ગુમાન અને અનુમાન હતું કે અમોએ તમારા માટે વાયદો પૂરો કરવાનો કોઈ વખત જ નક્કી કર્યો ન હતો. અને પછી કરણીના લેખ આમાલનામું સામે મૂકવામાં આવશે. તે વખતે તું ગુનેગારોને એવી હાલતમાં જોશે કે જે કાંઈ તે કરણીના લેખમાં આમાલનામામાં લખેલું હશે તેનાથી તેઓ બીતા હશે ને કહેતા હશે કે હાય ખરાબી અમારી, આ કેવું લખાણ છે કે તેણે કોઈ પણ નાની યા મોટી વાત લખ્યા વગર છોડી દીધી નથી. મતલબ કે તેમણે જે કાંઈ કર્યું હશે તેને હાજર જોશે ને તારો પાલનહાર કોઈના હકમાં જુલ્મ કરતો નથી. અને તે સમયને યાદ કરો જ્યારે અમોએ તમામ ફરિશ્તાઓને કહ્યું કે આદમને સજદો કરો, તો ઇબ્લીસ સિવાય સર્વે સજદો કર્યો. તે જિન્નાતની કોમમાંથી હતો, આથી તેણે તેના પાલનહારના હુકમની ખિલાફ વર્જી કરી વિરોધ કર્યો, ઉલ્લંઘન કર્યું. આ છતાં શું તમે મને મૂકી ઇબ્લીસને અને તેની ઔલાદોને દોષ બનાવો છો, જો કે તેઓ તમારા દુશ્મન છે. નાફરમાની કરનારાઓ માટે, કહ્યું ન માનનારાઓ માટે આ માબૂદોનું બદલવું કેવું ખરાબ છે. મેં તેઓને આસમાન તથા જમીન પેદા કરતી વખતે હાજર રાખ્યા ન હતા અને ન તેઓને તેમની પોતાની પેદાઈશના વખતે, અને હું ગુમરાહ કરનારાઓને મારા બાહુબળ બનાવતો નથી. અને તે દિવસે કે જ્યારે અલ્લાહ કહેશે કે તમે મારા તે શરીકોને તે ભાગીદારોને પોકારી બોલાવી લો કે જે તમે માની લીધા હતા, જેથી તેઓ તેમને પોકારશે, યાની કે જેઓને અલ્લાહના શરીકને સાથીદારો માની લીધા હશે તેઓને પોકારવામાં આવશે, પણ તેઓ તેમને કાંઈ જવાબ નહીં આપે. અને અમે તેમની વચ્ચે એક વિનાશક ખૂબ જ ભયંકર ખાઈ મૂકી દઈશું. અને જ્યારે ગુનેગારો જહન્નમની આગ જોશે ત્યારે એવું ગુમાન કરશે કે તેઓ હમણાં જ તેમાં પડી જશે અને તેમાંથી ભાગી છૂટવાની કોઈ જગ્યા મેળવશે નહીં. અને સાચે જ અમોએ મનુષ્ય માત્રના હિત માટે, દરેક માણસના સારા માટે, ફાયદા માટે આ કુરાનમાં જાત જાતના દાખલા ને મિસાલ સાફ કરીને બયાન કર્યા છે. અને માણસ દરેક વસ્તુ કરતા વધુ ઝઘડાખોર છે. અને જ્યારે લોકોની પાસે હિદાયત આવી ચૂકી, સાચા રસ્તાની દોરવણી આવી ચૂકી, ત્યારે તેમને ઈમાન લાવતા તથા પોતાના રબથી, પોતાના પાલનહારથી ગુનાહોની બક્ષિશ માંગતા કોઈ બીજી વાતે નથી અટકાવ્યા, સિવાય કે તેમને પણ આગલાઓનો કાયદો લાગુ પડી જાય અથવા તેમની સામે અલ્લાહનો અઝાબ, અલ્લાહની સજા આવી ઉભી રહી જાય. અને અમે રસૂલોને નથી મોકલતા પણ ખુશ ખબર આપવા, યાની કે રસૂલોને અમસ્તા નથી મોકલતા પરંતુ ખુશ ખબર આપવા અને ડરાવવા માટે મોકલીએ છીએ. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ જૂઠ વાતોના આધારે સાચીને રદ કરી દેવા ઝઘડો કરે છે, ને મારી આયતોને, મારી નિશાનીઓને તથા જે વસ્તુઓથી તેમને બિવડાવવામાં આવે છે તેને હાંસી મશ્કરી ખેલ બનાવી લે છે. અને તેના કરતા વધારે ઝાલિમ કોણ હશે કે જેને તેના પાલનહારની આયતો થકી બોધ નસીહત અને શિખામણ આપવામાં આવે, છતાંય તે તેનાથી મોટું કરવી લે, અને જે જે કામો તેના હાથે થઈ ચુક્યા છે તેને ભૂલી જાય. બેશક અમે તેમના દિલો પર પડદા નાખી દીધા છે, જેથી તેઓ સમજી જ ન શકે, યાની કે સાચી વાત સમજી જ ન શકે, અને તેમના કાનોમાં વજન કાયમ કરી દીધું છે કે જેથી સાંભળી ન શકે. અને જો તું તેમને સાચા રસ્તા તરફ બોલાવે તો એ હાલતમાં તેઓ ક્યારેય પણ સત્ય અને હક અપનાવશે નહીં. ને તારો પાલનહાર મોટો માફ કરનાર ને રહેમત વાળો છે. અગર તે તેમને તેમની કરણીના મુજબ તેમના અમલો મુજબ ગિરફ્તાર કરતે, સજામાં ગિરફ્તાર કરતે, તો તેને ઘણો જલ્દી સજા આપતે. પણ તેમના માટે એક ચોક્કસ સમય મુકરર થયેલો સમય છે, જેનાથી બચવા માટે તેઓ હરગીઝ કોઈ આશ્રયની જગ્યા નહીં મેળવે. અને આ વસ્તીઓ કે જે વખતે તેમના રહેવાસીઓએ જુલ્મ કર્યો ત્યારે અમોએ તેમનો નાશ કરી નાખ્યો, તેમને નાબૂદ કરી દીધા, અને તેમના નાશ કરવા માટેનો પણ અમોએ એક વખત નક્કી કરી રાખ્યો હતો. અને તે સમયને યાદ કરો જ્યારે મૂસાએ પોતાના એક જવાન સાથી યુશોને કહ્યું કે હું તો ચાલ્યાસ કરીશ જ્યાં સુધી કે બે દરિયા ના સંગમ પર બે દરિયા જ્યાં મળે છે તે જગ્યાએ પહોંચી ન જાઓ, નહીતર વર્ષો સુધી ચાલ્યાસ કરીશ. આથી જ્યારે તે બે દરિયાના સંગમ જગ્યાએ દરિયાના મેળાપની જગ્યાએ પહોંચ્યા તો તેઓ બે પોતાની માછલી ભૂલી ગયા. તે માછલીએ સુરંગની જેમ પોતાનો રસ્તો દરિયામાં કરી લીધો. પછી જ્યારે તેઓ બે ત્યાંથી આગળ ચાલ્યા ત્યારે મૂસાએ પોતાના જવાન જોડીદારને કહ્યું કે આપણો નાસ્તો લાવો. ખરે જ આપણી આ મુસાફરીમાં આપણને ઘણો થાક લાગ્યો છે. જવાન જોડીદારે કહ્યું કે જોને, જે વખતે આપણે તે પથ્થર પાસે આરામ લીધો હતો ત્યારે હું માછલી લેતા ભૂલી ગયો હતો, અને તે વાત તને કહેતા શૈતાને જ મને ભૂલાવી દીધો. અને ખૂબ જ વિચિત્ર, ખૂબ જ અજબ રીતે તે માછલીએ દરિયામાં પોતાનો રસ્તો લીધો હતો. મૂસાએ કહ્યું, એ જગ્યા તો આપણે ક્યારના ગોતતા ફરીએ છીએ, જેથી બે જણા પોતાના પગલા ગોતતા ગોતતા પાછા ફર્યા. અને ત્યાં તે બે અમારા બંદાઓમાંથી ના એક બંદાને જોયા, યાની કે ખિઝર પૈગંબરને જોયા, જેને અમોએ અમારી પાસેથી રહેમત આપી હતી, રહેમત અતા કરી હતી, અને જેને અમોએ અમારા ઇલ્મ માંથી થોડું ઇલ્મ શીખવ્યું હતું. મૂસાએ તેને વિનંતી કરી કે શું હું તારી સાથે રહું એવી શરતે કે જે સાચા રસ્તાનું ઇલ્મ તને શીખવવામાં આવ્યું છે તેમાંથી તું મને પણ થોડુંક શીખવે. ખિઝરે કહ્યું, હું શીખવીશ, પણ તું મારી સાથે હરગીઝ સબર કરી શકશે નહીં, ધીરજ રાખી શકશે નહીં. અને જે વાતની તને માહિતી નહીં હોય, જાણકારી નહીં હોય, તેના પર તું કેવી રીતે સબર કરીશ? મૂસાએ કહ્યું કે અગર અલ્લાહે ચાહ્યું તો તું મને સબ્ર કરવા વાળો જોશે, અને હું તારા કોઈ પણ મામલામાં નાફરમાની નહીં કરું. કહ્યું, બસ ત્યારે ચાલો, અગર તમે મારી સાથે રહેવા જાણતા હો તો તમે મને કોઈ વાતનો ખુલાસો પૂછજો નહીં, જ્યાં સુધી કે હું પોતે તેની હકીકત તમને જણાવું નહીં. હવે બે ચાલ્યા અહીં સુધી કે બે એક હોડીમાં સવાર થઈ ગયા, જેમાં ખિઝર પૈગંબરે બાકોરું પાડી દીધું, કાણું પાડ્યું, જેથી મૂસાએ કહ્યું, શું તમે એમાં એ માટે બાકોરું પાડ્યું કે હોડી વાળાઓને ડૂબાડી દો? સાચે જ આ તો તમે ઘણું જ ગંભીર કામ કર્યું છે. કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે મારી સાથે હરગીઝ સબર કરી શકશો નહીં? તો મૂસાએ કહ્યું કે મારાથી જે ભૂલ થઈ ગઈ છે તે માટે મને દોષી ગણ નહીં, ભૂલવાળો ગણ નહીં, અને મારા મામલામાં આગલી સખ્તાઈથી વર્તો નહીં. પછી બે ચાલ્યા ત્યાં સુધી કે એક છોકરાને જઈ મળ્યા, બસ તેને ખિઝર પૈગંબરે કત્લ કરી નાખ્યો, જેથી મૂસાએ કહ્યું કે શું તમે એક નિર્દોષ દોષ વગરના જીવને બીજા કોઈનું ખૂન કર્યા વગર મારી નાખ્યો? આ તો સાચે જ તમે ખૂબ જ ન કરવા જેવું અઘટિત કામ કર્યું છે. ખિઝર પૈગંબરે કહ્યું, મેં તમને કહી દીધું ન હતું કે તમે મારી સાથે હરગિજ સબર કરી શકશો નહીં. તો કહ્યું કે જો હવે પછી તમને કોઈ વસ્તુ બાબતે સવાલ કરું તો મને તમારી સાથે ન રાખજો. સાચે જ મારા તરફથી તમને પૂરતું કારણ મળી ચૂક્યું છે. પછી બે ચાલ્યા ત્યાં સુધી કે એક ગામવાળાઓ પાસે પહોંચ્યા, જેમની પાસે તેઓએ ખાવાનું માંગ્યું. પણ તેમણે આ બે ને પોતાના પરોણા બનાવવાનો ઇનકાર કર્યો. પછી તેમને તે ભાગમાં એક એવી દીવાલ મળી કે જે પડું પડું થઈ રહી હતી, જેથી તેને ખિઝર પૈગંબરે મરમ્મત કરી સમી કરી દીધી. આથી મૂસાએ કહ્યું કે જો તમે ચાહતે તો આ કામનું મહેનતાણું મજૂરી જરૂર લેતે. તો ખિઝર પૈગંબરે કહ્યું, બસ આ વાત જ મારી તથા તમારી વચ્ચે જુદાઈનું કારણ છે. હા, જે વાતો પર તમારાથી સબર કરી શકાય ન હતી તેની સાચી હકીકત હું તમને જણાવી દઉં છું. સાંભળો, તે હોડી કેટલાક ગરીબ માણસોની હતી, જેઓ તે થકી દરિયામાં પોતાની જિંદગી ગુજારવા માટે ની વસ્તુ લેવા માટે કામ કર્યા કરતા હતા. અને મેં ચાહ્યું કે તેને ખોળખાપણ વાળી ખામી વાળી બનાવી દઉં, કારણ કે તેમની પાછળ એક એવો રાજા પડ્યો હતો કે જે દરેક સાજી સારી હોડીને બળજબરીથી પોતાની તાકતથી વેચ કરાવવા માટે પકડી લેતો હતો. હવે રહ્યો છોકરો, તો તેના મા બાપ બે સાચા મોમીન હતા, અને અમને એવો અંદેશો થયો કે કદાચ ને તે છોકરો માથા ભારે બને, શિરચોરી કરે અને એહસાન ફરામોશ બનીને તેઓને તકલીફ આપે. માટે અમોએ ચાહ્યું કે તેમનો પાલનહાર તે બેને તેના બદલામાં એક એવો છોકરો આપે કે જે પાક નફસીમાં બહેતર હોય અને દયામાં પણ ચડિયાતો હોય. કે له كنز لهما وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستع عليه صبرا હવે રહી તે દિવાલ તે ભીત તો તે ગામના બે યતીમ બચ્ચાઓની હતી, અનાથ બાળકોની હતી, અને તેની નીચે તેમનો એક ખજાનો દાટેલો હતો, અને તે બે નો બાપ નેક માણસ હતો, જેથી તારા પાલનહારે સિરક પોતાની રહેમતના કારણે આ ચાહ્યું કે તેઓ બે જવાન થઈ પોતાનો ખજાનો પોતે જ કાઢી લે, અને તે મેં મારા તરફથી કર્યું ન હતું, યાનિ કે અલ્લાહની મરજીથી જ કર્યું છે. જે વાતો પર તમે સબર કરી ન શક્યા, ધીરજ રાખી ન શક્યા, તેની સાચી હકીકત આ છે. ને અય રસૂલ, તેઓ તને ઝુલકરનૈન વિશે પૂછે છે, સિકંદર વિશે પૂછે છે. તું કહે કે લો, હું તમને તેનો થોડોક અહેવાલ વાંચી સંભળાવું છું. બેશક અમોએ તેને જમીનમાં સત્તા ને હુકુમત આપી હતી, અને અમોએ તેને દરેક વસ્તુનું સાધન આપ્યું હતું. પછી તેણે એક સાધનનું અનુકરણ કરી, એક સાધન વાપરી તેના આધારે મુસાફરી શરૂ કરી. કરને ફરી કરતા કરતા અહીં સુધી જયારે કે તે સૂર્ય ડૂબવાની જગ્યાએ પહોંચ્યો, તો તે સૂરજને કાળા કીચડના ઝરણામાં કીચડ વાળા પાણીમાં ડૂબતો જોયો, અને તે પાણીની પાસે એક કૌમને જોઈ. અમોએ તેને કહ્યું કે એ ઝુલકરને, તને આ વાતનો અધિકાર છે, હક છે કે તેમને ચાહે સજા કર, ચાહે તેમને લાભ પહોંચાડ. ઝુલકરનૈને અર્થ કરી કે તેઓ માંથી જે નાફરમાની કરશે, કહ્યું નહીં માનશે, તેને તો અમે જરૂર સજા આપીશું. પછી તે પોતાના પાલનહાર તરફ પાછો ફેરવવામાં આવશે, અને અલ્લાહ પણ તેને ધરારૂપ અઝાબ ને સજા આપશે. ને જે ઈમાન લાવશે તથા સારા કામો કરશે, તો તેના માટે સારો બદલો છે, અને અમે તેની બાબતે અમારો હુકમ પણ સહેલો ને આસાન આપીશું. આ પછી તેણે બીજા એક સાધનનો રસ્તો પકડ્યો. મેં અહીં સુધી કે જ્યારે તે સૂરજ ઉગે છે એ વખતે જે જગ્યાએ પહોંચ્યો તો સૂરજને એવા લોકો ઉપર ઉગતો જોયો કે જેમના માટે અમોએ તેના સૂરજથી બચવા માટે કોઈ આડ કાયમ કરી ન હતી. તેમની હકીકત એ જ હતી અને તે ઝુલકરનૈનના અધિકારમાં જે કઈ હતું તેનાથી અમે પૂરેપૂરા જાણકાર હતા. ફરી તેણે એક બીજું સાધન એક બીજા વાહન થકી મુસાફરી કરી. અહીં સુધી કે જ્યારે તે બે મહાન પર્વતો મહાન પહાડો વચ્ચે પહોંચ્યો તો તેમની તે બાજુએ એવા લોકોને જોયા કે જેઓ બધા લગભગ એવા હતા કે કોઈ વાત જ સમજતા ન હતા. તેઓએ કહ્યું કે એ ઝુલકરનૈન યાજુજ માજુજ આ દેશમાં ફસાદ ફેલાવતા રહે છે, તો શું અમે તારા માટે થોડીક ખંડણી થોડીક રકમ એવી શરતે નક્કી કરી આપીએ કે તું અમારી અને તેમની વચ્ચે એક દિવાલ બનાવી આપે. ઝુલકરનૈને કહ્યું, જે વસ્તુઓનો અધિકાર મને મારા પાલનહારે આપ્યો છે તે બહેતર છે, યાની કે તમારી ખંડણી કરતા તમે જે રકમ આપો તેના કરતા બહેતર છે, માટે તમે સિર્ફ શરીરની તાકતથી મારી મદદ કરો કે જેથી હું તમારી તથા તેમની વચ્ચે એક મજબૂત દિવાલ બનાવી દઉં. તમે મને લોખંડના કટકા લાવી આપો. અહીં સુધી કે જ્યારે બે પહાડોની તળેટી વચ્ચેની જગ્યા પૂરી થઈ ને સરખી કરી દીધી ત્યારે હુકમ કર્યો કે તેના પર આગ ભૂંકો આગ લગાવો. અહીં સુધી કે જ્યારે તે લોખંડના કટકાને ધુંકાવી આગ જેવા લાલ ચોળ બનાવી દીધા ત્યારે હુકમ આપ્યો કે મને પીગળેલું ત્રાંબુ લાવી આપો કોપર લાવી આપો કે હું તેના ઉપર રેડી દઉં. આમ કરવાથી યાજુજ માજુજ થી આ થઈ ન શક્યું કે દીવાલ ઉપર ચડી આવે અને ન આ થઈ શક્યું કે તેમાં બાકોરું પાડે. પછી તેણે દીવાલ તૈયાર થયેલી જોઈ કહ્યું કે આ કામ મારા પાલનહારની એક મહાન રહેમત છે. પછી જ્યારે મારા પાલનહારના વાયદાનો સમય યાની કે કયામત આવી પહોંચે તો તે આ દીવાલને પાડી નાખી જમીન દોસ્ત કરી નાખશે ને ચોક્કસ જ મારા રબનો દરેક વાયદો સાચો સાબિત થઈને જ રહે છે. يومئذ يموج في بعض ونفق અને તે દિવસે અમે યાજુજ માજુજ માંથી કેટલાકોને એવી રીતે છૂટા છોડી દઈશું કે તેઓ કેટલાકો સાથે ગળમથલ થઈ જશે ને પછી સૂર ફૂંકવામાં આવશે, રણશીંગો ફૂંકવામાં આવશે, પછી અમે તેમને એક જગ્યાએ ભેગા કરી લઈશું. અને તે દિવસે નાસ્તિકોની સામે, ઈમાન ન લાવનારાઓની સામે જહન્નમને લાવી હાજર કરશું. કે જેમની આંખો અમારી યાદથી પડદામાં હતી અને તેઓ કાનોથી અમારી હિદાયત સાંભળી જ શકતા ન હતા. તે લોકોએ કે જેઓ ઈમાન નથી લાવ્યા એમ ધારી લીધું છે, એમ માની લીધું છે કે મને મૂકીને મારા બંદાઓને મદદગાર બનાવી લેશે. બેશક અમોએ એવા જ નાસ્તિકોના હાલ હવાલ માટે, પરવાનાગત માટે જહન્નમ તૈયાર કરી છે. એ રસૂલ, તું કહે કે શું અમે તમને તે લોકોની હકીકતથી જાણકાર કરીએ કે જેઓ વર્તનના હિસાબે, વર્તાવના હિસાબે સૌથી વધુ નુકસાન ઉઠાવનારા છે. તેઓ એ છે કે જેમની દુનિયાની જિંદગી માટેની બધી કોશિશો, બધી મહેનતો નકામી ગઈ છે, એળે ગયા છે, અને તેઓ એવું ગુમાનને અટકળ કરતા રહે છે કે તેઓ સારા કામો જ કરી રહ્યા છે. તેઓ એ જ છે કે જેમણે પોતાના પાલનહારની આયતોનો, પાલનહારની નિશાનીઓનો તથા તેની સામે હાજર થવાનો ઇનકાર કર્યો હતો, મનાઈ કરી હતી, જેથી તેમના કામો, તેમના અમલો નકામા ગયા. માટે કયામતના દિવસે અમે તેમના અમલના હિસાબ માટે કોઈ ત્રાજુ કાયમ નહીં કરીએ. આ તેમનો બદલો છે, યાની કે જહન્નમ, કારણ કે તેઓ તેનો ઇનકાર કરતા હતા અને મારી નિશાનીઓ તથા મારા રસૂલોને હસી કાઢતા હતા. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા સારા અમાલ કરતા રહ્યા, સારા કામો કરતા રહ્યા, તેમના માટે ફિરદોસના જન્નતના બગીચા હશે. જેમાં તેઓ હંમેશા માટે રહેશે અને ક્યારેય પણ તેમાંથી નીકળવા ચાહશે નહીં. કુલ્લમ કાન અલ બહ્રુ મિદાદ લિકલ્લા قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. اے رسول تو کہے کہ مارا پالنہارنا کلماؤ لکھوا ماتے جو بدھا دریاؤ شاہی بنی جائے تو اے پہلا کہ مارا پالنہارنا کلما پورا تھائے بدھا دریانا پانی وپرائی جشے پچھی بھلے نے ہمیں تیمنی مدد ماتے ایواج بیجا پن دریاؤ لے آئیے. اے رسول تو کہے کہ ہوں پن تمہارا جیو ایک انسان چھو مارا طرف وہی کروا ما آوے چھے کہ تمہارو معبود ایک اج معبود چھے یعنی کہ جینی عبادت کروی جوئے جے عبادت نے لائق چھے تے ایک اج چھے ماتے جے کوئی پوتانا رب نی حضور ما جوانی امید راکتو ہوئے تو تینے جوئیے کہ سارا کاموں کرے سارا اعمال بجاوی لاوے انے پوتانا پالنہارنی عبادت ماں پوجا ماں کوئی نے شریک کے بھاگیدار کرے نہیں.